જ્યારે કેલેન્ડર બદલાય, વર્ષ બદલાય અને તારીખો પણ બદલાય, દિવસ બદલાય અને કપડાં બદલાય, પણ સ્વભાવ નહીં બદલાય તો જીવન કેમ સુધરશે? ત્યારે ભગવાનના ભક્તોએ આ સ્વભાવ ટાળવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, તો સહેજે સહેજે આપણને સત્સંગનું દિવ્ય સુખ આપણને પ્રાપ્ત થાય.